श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय बीजो भारत वर्षनो वर्णन अने वशिष्ठ जी द्वारा पुष्कर तीर्थना महिमानु महिमानी प्रशंसा। सुत जी कहे छे, महर्षियो हवे हूँ तमने परम उत्तम भारत वर्षनो वर्णन करीश। राजा प्रिय मित्र देव वेवस्त मनु पृथु इश्वाकु जयाति अंबरीश मांधाता नहुस मुचुकुंद कुबेर उशिनर ऋषभ पुरुर्वा राजा नृग राजर्षि कुशिक गाधी सोम तथा राजर्षि दिलीप ने अन्य अन्य बलवान क्षत्रिय राजाओं ने संपूर्ण प्राणियों ने आ उत्तम देश भारतवर्ष बहुज प्रिय लागियो। आ देश में महेंद्र मलय सह्य शक्तिमान रक्षवान विंध्य तथा पारियात्रा सात कुल पर्वत छे। एनी आजूबाजू में बीजा पण हजारों पर्वत छे। भारत वर्षना लोको जे विशाल नदियों जल पीए छे तेमना नाम आ छे, गंगा सिंधु सरस्वती गोदावरी नर्मदा बाहुदा सतरदु एटले के सतलज चंद्रभागा यमुना दृष्टवती विपासा व्यास वेत्रवती बेतवा कृष्णा वेणी इरावती एटले इरावती वितस्ता एटले के जेलम पयोषणी देविका वेद स्मृति वेदशिरा त्रिदिवा सिंधुलाकृमि करीक्षिणी चित्रवाहा त्रिसेना गोमती चंदना कौशिकी एटले कौशी हृदा नाचिता रोहित तारिणी रहस्या सतकुंभा सरयु चरमणवती हस्तिशोमा दिशा शरावती भीमरथी कावेरी बालुका तापी एले ताप्ती निवारा महिता सुप्रयोगा पवित्रा कृष्णला वाजिनी पुरुमालिनी पूर्वाभिरामा विरा मालावती पापहारिणी पलाशिनी महेंद्रा पाटलावती अस्किनी अस्कनी कुशवीरा मरुत्वा प्रवरा मैना होरा धृतवती अनाकती अनुष्णी सेव्या कापी सदाविरा अर्धृष्या कुशचिरा रथचित्रा ज्योतिरथा विश्वामित्रा कपिंजला उपेन्द्रा बहुला कुवीरा वैनंदी पिंजला वेणा तुंगवेगा महानदी विदिशा कृष्णवेगा ताम्रा कपिला धेनु सकामा वेदस्वा हविस्त्रावा महापथा शिप्रा लशिप्रा पिच्छल्ला भारद्वाजी कौर्णिकी सोणा लशोन नदी चंद्रमा अंतःशिला ब्रह्ममेद्या परोक्षा रोही जम्मू नदी एट जम्मू सुनसा तपसा दासी सामान्या वरुणा असी नीला द्युतिकरी परणाशा मानवी वृषभा तथा भाषा द्विजवरो। आ तथा बीजी पण मोटी घणी मोटी मोटी नदीओ छे। हवे जनपदों नु वर्णन करू छू, साबळो। कुरु पांचाल साल्व मात्रे जांगल सुरसेन एटले मथुरानी आजूबाजूनो प्रांत पुलिंद बौद्ध माल सौगंध्य चेदी मत्स्य एटले जयपुरनी आजूबाजूनो भाग करुष भोज सिंधु एटले सिंध उत्तम दशारण मेकल उत्कल कौशल नेकपृष्ठ युगंधर मद्र कलिंग काशी अपर काशी जठर कुकुर कुत्ती कुंती अवंती उज्जैन आजूबाजू देश अपर कुंती गोमंत मल्लक पुंड्र नृपवाहिक अश्मक उत्तर गोपराष्ट्र अधिराज्य कुशट्ट मल्लराष्ट्र मालव एट मालवा उपवास्य वक्रा वक्रातप मागध सदम मलज विदेह एट तिरुहत विजय अंग एट भागलपुर आजूबाजू प्रांत वंग एट बंगाल यकृलोमा मल्ल सदेशन प्रहनाद प्रहलाद महिष शशक बाहलिक बलबलख वाटदान आभीर कालतोयक अपरांत परांत पंकल चर्मचंडक अटविशेखर मेरुभूत उपावृत अनुपावृत सुराष्ट्र सूरत आजूबाजू प्रदेश केकई कुट्ट माहे कक्ष सामुद्र निष्कुट अंध बहु अंतरगिरी बहिर्गिरी मलद सत्वतर प्रावृषे भार्ग भार्गव भासुर शक निषाद निषद अनर्थ એટલે દ્વારકાની આસપાસનો દેશ નૈઋત્ર પૂર્ણલ પૃતિમત્સ્ય કુંતલ કુશક તિરગ્રહ ઇજિક કલ્પકારણ તિલભાગ મસાર મધુમત કકુંદક કાશ્મીર સિંધ સોવીર ગાંધાર એટલે કંધાર દર્શક અભિસાર કુદ્રુત શૌરિલ દરવી દરવાવાત જામરથ ઉરગ બળરટ સુદામા સુમલ્લિક બંધ કરિકસ કુલિંદ ગંધિક વાનાયુ દસ પાર્શ્વરોમાં કુશબિંદુ કચ્છ ગોપાલ કચ્છ કુરુવર્ણ કિરાત બર્બર સિદ્ધ તામ્રલી તિક ઔંડ્રમલચ્છ શૈરિન્દ્ર અને પર્વતીય આ બધા ઉત્તર ભારતના જનપદ છે. હવે દક્ષિણ ભારતમાં જનપદોનું વર્ણન કરવામાં આવે છે. દ્રવિડ કહેતા તમિલનાડુ, કેરળ એટલે મલાવાર, પ્રાચ્ય મુશિક બાલમુશિક, કર્ણાટક માહિષક, કિષ્કિંધ જલ્લિક કુંતલ સોહદ નલકાનન કુકુટક ચોલ કોણ મણિવાલમ મણિવાલવ સભંગ કનંગ કુકુર અંગાર મારિશ ધ્વજિની ઉત્સવ સંકેત ત્રિગર્ભ માલ્યસેની ગ્યુઢક કોરક પ્રોષ્ઠ સંગવેગધર વિંધ્ય રૂલિક બલવલ મલર અપરવર્તક કાલદ ચંડક કુરટ મુશલ તનવાલ સતીર્થ પુતિ સૃજય અનિદાય શિવાટ તપાન સુતપ ઋષિક વિદર્ભ બરાર તંગણ અને પતરંગણ પરતંગણ. હવે ઉત્તર અને અન્ય દિશાઓમાં રહેનારા મલેચ્છોના સ્થાન બતાવવામાં આવે છે. યવન એટલે યુનાની અને કામ્બોજ આ બધું ક્રૂર મલેચ્છ છે. ક્રુદ્ર પુલટ્ય હુણ પારસિક એટલે ઈરાન તથા દશમાનિક વગેરે અનેક જનપદ છે. આ સિવાય ક્ષત્રિયોના પણ કેટલાક ઉપનિવેશ છે. વૈશ્યો અને શુદ્રોના પણ સ્થાન છે. સુરવીર આભીર દરદ તથા કાશ્મીર જાતિના લોકો પશુઓની સાથે રહે છે. ખાંડિક તુષાર પદ્માવ ગિરિગ્રહ ગિરિગહવર આત્રેય ભારદ્વાજ સ્તન પોષક દ્રોષક અને કલિંગ આ કિરાતોની જાતિઓ છે અને તેમના નામે જુદા જુદા જનપદ થયા છે. તોમર હન્યમાન અને કરભંજક વગેરે બીજા ઘણા જનપદ દેશ છે. આ પૂર્વ અને ઉત્તર જનપદ દેશોનું વર્ણન થયું. બ્રાહ્મણો આ પ્રમાણે સંક્ષેપમાં જ મેં બધા દેશોનો પરિચય આપ્યો છે. આ અધ્યાયનો પાઠ અને શ્રવણ ત્રિવર્ગ એટલે કે ધર્મ અર્થ અને કામરૂપી મહાન ફળ આપનારું છે. દ્વિજવરો, પ્રાચીન કાળમાં રાજા યુધિષ્ઠિરની સાથે જે દેવર્ષિ નારદજીનો સંવાદ થયો હતો તેનું વર્ણન કરું છું, તમે બધા સાંભળો. મહારથી પાંડવોના રાજ્યનું અપહરણ થઈ ચૂક્યું હતું. તેઓ દ્રૌપદીની સાથે વનમાં નિવાસ કરતા હતા. એક દિવસ તેમને પરમ મહાત્મા દેવર્ષિ નારદજીએ દર્શન આપ્યા. પાંડવોએ તેમનું સ્વાગત કર્યું. નારદજીએ તેમની પૂજાનો સ્વીકાર કરીને યુધિષ્ઠિરને કહ્યું, ધર્માત્માઓમાં શ્રેષ્ઠ તમારે શું જોઈએ છે? આ સાંભળીને ધર્મનંદન રાજા યુધિષ્ઠિરે ભાઈઓ સહિત હાથ જોડીને દેવતુલ્ય નારદજીને પ્રણામ કર્યા અને કહ્યું, મહાભાગ, તમે સંપૂર્ણ લોકો દ્વારા પૂજિત છો. તમે સંતુષ્ટ થઈ જાઓ તો હું પોતાને કૃતાર્થ માનું છું. મારે કોઈ વસ્તુની જરૂર નથી. મુનિશ્રેષ્ઠ, મને એ જણાવો કે જે તીર્થયાત્રામાં પ્રવૃત્ત થઈને સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરે છે તેને શું ફળ મળે છે? બ્રહ્મન, એ અમને વિસ્તારથી કહો. નારદજી બોલ્યા, રાજન, વર્ષો પહેલાની વાત છે. રાજાઓમાં શ્રેષ્ઠ દિલીપ ધર્માનુકૂળ વ્રતનો નિયમ લઈને ગંગાજીના તટ પર મુનિઓની જેમ નિવાસ કરતા હતા. થોડા સમય બાદ એક દિવસ જ્યારે મહામના દિલીપ જપ કરી રહ્યા હતા તે સમયે તેમને ઋષિઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજીના દર્શન થયા. મહર્ષિને ઉપસ્થિત જોઈને રાજાએ તેમનું વિધિવત પૂજન કર્યું અને કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિશ્રેષ્ઠ, હું તમારો દાસ દિલીપ છું. આજે તમારા દર્શન થવાથી હું સર્વ પાપોથી મુક્ત થઈ ગયો. વશિષ્ઠજીએ કહ્યું, મહાભાગ, તમે ધર્મના જ્ઞાતા છો, તમારા વિનય, ઇન્દ્રિય, સંયમ તથા સત્ય વગેરે ગુણોથી હું સર્વથા સંતુષ્ટ છું. બોલો, તમારું કેવું પ્રિય કાર્ય કરું? દિલીપ બોલ્યા, મને તમે પ્રસન્ન છો એટલાથી જ પોતાને કૃતકૃત્ય સમજો છો. તપોધન, જે તીર્થયાત્રાના ઉદ્દેશથી સંપૂર્ણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેને શું ફળ મળે છે એ મને કહો. વશિષ્ઠજીએ કહ્યું, તાત, તીર્થનું સેવન કરવાથી જે ફળ મળે છે તે એકાગ્ર ચિત્તે સાંભળો. તીર્થ ઋષિઓના પરમ આશ્રય છે, હું તેમનું વર્ણન કરું છું. વાસ્તવમાં તીર્થ સેવનનું ફળ તેને જ મળે છે જેના હાથ પગ અને મન સારી રીતે પોતાના વશમાં હોય. જે વિદ્વાન, તપસ્વી અને કીર્તિમાન હોય તથા જેણે દાન લેવાનું છોડી દીધું હોય, જે સંતોષી, નિયમપરાયણ, પવિત્ર, અહંકાર શૂન્ય અને ઉપવાસ વ્રત કરનાર હોય, જે પોતાના આહાર અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યો હોય, જે સર્વ દોષોથી મુક્ત હોય તથા જેનામાં ક્રોધનો અભાવ હોય, જે સત્યવાદી, દૃઢ પ્રતિજ્ઞ તથા સંપૂર્ણ ભૂતો પ્રત્યે પોતાના જેવો ભાવ રાખનાર હોય, તેને જ તીર્થનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. રાજન, દરિદ્ર મનુષ્ય યજ્ઞ કરી શકતા નથી, કેમ કે તેમાં વિવિધ પ્રકારની સામગ્રી અને સાધનોની જરૂર પડે છે. ક્યાંક કોઈ રાજા અથવા ધનવાન પુરુષ જ યજ્ઞ અનુષ્ઠાન કરી શકે છે, તેથી હું તમને તે શાસ્ત્રોક્ત કર્મ જણાવી રહ્યો છું જેને સામાન્ય મનુષ્ય પણ કરી શકે છે તથા જે પુણ્યની દ્રષ્ટિએ સમાન છે. તેને ધ્યાન આપીને સાંભળો. પુષ્કર તીર્થમાં જઈને મનુષ્ય દેવાધિદેવ સમાન થઈ જાય છે. મહારાજ, દિવ્ય શક્તિથી સંપન્ન દેવતા, દૈત્ય અને તથા બ્રહ્મર્ષિઓ ત્યાં તપસ્યા કરીને મહાન પુણ્યના ભાગી થયા છે. જે મનુષ્ય પુરુષ મનથી પણ પુષ્કર તીર્થના સેવનની ઈચ્છા કરે છે તેના બધા પાપોનું પ્રક્ષાલન થઈ જાય છે તથા તે સ્વર્ગલોકમાં પૂજાય છે. આ તીર્થમાં પિતામાં બ્રહ્માજી સદા પ્રસન્નતાપૂર્વક નિવાસ કરે છે. મહાભાગ, પુષ્કરમાં આવીને દેવતા અને ઋષિ પણ મહાન પુણ્યના પ્રભાવથી પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. જે ત્યાં સ્નાન કરીને પિતૃઓ તથા દેવતાઓના પૂજનમાં પ્રવૃત્ત થાય છે, તેના માટે મનીષી વિદ્વાનો અશ્વમેઘથી 10 ગણા પુણ્યની પ્રાપ્તિ થવાનું કહે છે. જે પુષ્કરના વનમાં જઈને એક બ્રાહ્મણને પણ ભોજન કરાવે છે તો તેના પુણ્યથી તે બ્રહ્મધામમાં સ્થિત અજિત લોકોને પ્રાપ્ત થાય છે. જે સાયંકાળ અને પ્રાતઃકાળમાં હાથ જોડીને પુષ્કર તીર્થનું ચિંતન કરે છે તે બધા તીર્થમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. પુષ્કરમાં જવા માત્રથી સ્ત્રી કે પુરુષના જીવનભરના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. જેમ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ દેવતાઓના આદિ છે, તે જ પ્રમાણે બધા તીર્થમાં પુષ્કર તીર્થ આદિ કહેવાય છે. પુષ્કરમાં નિયમ અને પવિત્રતાપૂર્વક 12 વર્ષ સુધી નિવાસ કરીને મનુષ્ય સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરી લે છે અને અંતમાં બ્રહ્મલોકમાં જાય છે. જે પૂરા 100 વર્ષ સુધી અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરે છે તથા માત્ર કાર્તકની પૂર્ણિમાએ પુષ્કરમાં નિવાસ કરે છે, તેના આ બંને કર્મફળમાં સમાન જ છે. પ્રથમ તો પુષ્કરમાં જવું જ કઠણ છે, જઈને પણ ત્યાં તપસ્યા કરવી વધારે કઠણ છે. પુષ્કરમાં દાન આપવું એ તેનાથી પણ કઠણ છે અને સદા ત્યાં નિવાસ કરવો એ તો બહુ જ કઠણ છે. અધ્યાય બીજો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.